એટલે જ્ઞાન વૈરાગ્ય થકી તમે ભક્તિ તરફ વળી શકો એટલી ઉપયોગીતા છે. એથી વધારે જો તમે જ્ઞાન વૈરાગ્યને તરફ વધારે દોડ્યા તો રૂપ ગોસ્વામી એક બહુ ગજબની વોર્નિંગ આપે છે કે સુકુમાર સ્વભાવે યતસ્તદ ભક્તિ નિરીતા. ભક્તિનો સ્વભાવ એટલો સુકુમાર છે કે જ્ઞાન વૈરાગ્યનો જે પેલો એક ઉષ્ણતા છે એ તાપને ઝીલી નહીં શકે. બહુ વિરક્ત થશો, બહુ જ્ઞાની થશો, અંતે આજે નહીં તો કાલે દોષ સ્ફુરશે, સ્ફુરિત થવાના છે. કેમ કે પેલી મનની જે આપણી ફંક્શનિંગ છે તે જેવી છે કે જેટલું જ્ઞાન કેળવશો તેટલું દોષ ફૂરશે, જેટલું વિરક્ત થશો તેટલો દોષ ફૂરશે. કેમ કે જો દોષ ન સ્ફુરે તો વૈરાગ્ય આવે શા માટે? એટલે એનો પોતાનો એક રોલ છે, વૈરાગ્યનો પણ રોલ છે, જ્ઞાનનો પણ રોલ છે. તેથી ભગવાન કહે છે કે તેષાં જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિર વિશિષ્યતે. જ્ઞાની જયારે ભજન કરવા માંડે ત્યારે સમજવું, કેમ કે એના મનમાં હવે કશું જાણવાનું રહ્યું નથી. જ્ઞાની છે, જાણી લીધું છે, માની લીધું છે, અને એ જ્ઞાન થકી જો એ ભક્તિનો રાઈટ ટર્ન લઈ શકે, હાઈવે ના જ્ઞાન ના હાઈવે થી ભક્તિની કોઈ કઈક અંધારી ગળીમાં એ જો વળી શકતો હોય તો એને ભગવાન સુધી પહોંચી શકશે. અને જો નહીં એ વળી શકતો હોય, એ રાઈટ ટર્ન મેળવવામાં જો ફેલ જાય તો સીધો મુક્ત તો થવાનો જ છે, એમાં તો કોઈ સંદેહ નથી. રવિન્દ્ર નાથ ઠાકોર એક બહુ સુંદર વાત એક ઠેકાણે કહે છે કે તારી વાસળીના સ્વરો સાંભળીને હું ઘેરથી નીકળી પડ્યો, ઘેરથી નીકળી પડ્યો. એ કહે છે મને ખબર નહોતો કે માર્ગ ક્યાં છે, પગદંડી કેવી રીતે છે, કઈ દિશામાં મારે જવું છે. હું કેવળ સ્વરો સાંભળીને સ્વરોની દિશામાં, જેમ કે છે સર્વ પ્રવાહ સર્વત્ર સ્વાનુકૂલ્ય ન કરશતી વેણુગીત પ્રવાહસ્તુ પ્રાતિકૂલ્ય ન કરશતી. જે પ્રવાહ જે દિશામાં વહેતો હોય તે દિશામાં તેમાં પડનારને વહાવી જતો હોય છે. પણ એ કહે છે વેણુગીત નો પ્રવાહ એવો હોય છે કે પૂર્વથી ઉત્તમ, સમજો કે પશ્ચિમની તરફ વહેતો હોય તો એમાં જે પડ્યો તે માણસ પશ્ચિમથી પૂરબમાં આવી જશે. વેણુગીત પ્રવાહસ્તુ પ્રાતિકૂલ્ય ન કરશતી. એમ રવિન્દ્રનાથ કહે છે કે આ વેણુગીત નો જે પ્રવાહ ચાલતો હતો તેમાં પડીને અનજાણે અનધારે હું તારા દ્વાર સુધી પહોંચ્યો. પણ ત્યાં જયારે ત્યાં પહોંચ્યો ત્યારે બધા જ્ઞાનીઓ મને ત્યાં બેઠેલા દેખાયા, અને જ્ઞાનીઓએ મને પ્રશ્ન કર્યો કેમ આવ્યો. એને કહ્યું મને તો ખબર નથી કેમ આવ્યો, અને ખરેખર હું તો તર્યો જ નહોતો, વહીને આવી ગયો. તરવામાં તો આયા જ છે, તરવાનું નથી ભક્તિમાં, તરવાનું કર્મમાં છે. ભક્તિમાં તો વહેવાનું છે ખાલી, પડી ગયા તે વયા. ત્યાં સુરદાસજી કે છે ને કે પરમાનંદાસજી કે છે ત્યાં કે ચિતવન રોકે ભૂન રહી, નૈન કટાક્ષ ઘૂંઘટ પટ કગાર થઈ, ચિતવન રોકે ભૂન રહી. તો કે છે કે જે ચિતવન હતી, પ્રેમમય ભગવાનની ચિતવન, ભગવાન તરફ જોતા જે મારી જે પ્રેમમય દ્રષ્ટિ હતી એના લીધે જે કઈ કગારો હતી, જયારે નદીનો પ્રવાહ બહુ વેગવાન થાય તે વખતે પેલી નદીને જે કિનારા હોય તે તૂટી જતા હોય છે, એમ જે કઈ પ્રતિબંધ હતા તે મારી પ્રેમમય દ્રષ્ટિના પ્રવાહથી એ બધા પ્રતિબંધો પોતાની મેળે તૂટી ગયા. એટલે પ્રેમમાં તળવાનું નથી હોતું, વહેવાનું હોય છે. તે રીતે હું રહીને પહોંચી ગયો એટલે મને ખબર નથી કે કયા માર્ગથી હું આવ્યો, કયા માઇલસ્ટોન્સ હતા, શું હતું, કયા ટર્ન્સ હતા, એ મને ખબર નથી. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે જો તને માર્ગનું સાચો જ્ઞાન ન હોય તો તને અંદર પ્રવેશવાનો અધિકાર નથી. મોટા મોટા જ્ઞાનીઓએ જયારે મારે ત્યાં સુધી પહોંચવાની પ્રણાલીમાં રવિન્દ્ર બહુ સુંદર કહે છે કે આવો દોષ શોધી કાઢ્યો, એટલે મને કહું કે જ્ઞાની કહેતા હશે તો સાચું કહેતા હશે. એટલે હું પાછો ફરવા માંગતો હતો, અને બહુ સુંદર કહે છે કે દ્વાર ખુલ્યું અને તે હાથ પકડીને મને અંદર બોલાવ્યો. જ્ઞાનીઓ પ્રોટેસ્ટ લોજ કરતા રહ્યા કે મારા આજે માર્ગથી નથી આવ્યો, એને અંદર લેવાનો તમને ઔચિત્ય નથી. પણ તે સાંભળ્યું નહીં કે જ્ઞાનીઓ શું પ્રોટેસ્ટ કરી રહ્યા છે. તે હાથ પકડીને મને અંદર બોલાવી લીધો. કેમ કે હું કેવલ વહીને આવ્યો હતો, તરીને નહોતો આવ્યો. મેં જાણ્યું નહોતું કે હું કેવી રીતે આવી રહ્યો છું, હું તો આવી ગયો વહીને. વેણુગીત પ્રવાહ હતું પ્રાતિકૂલ્ય ને કરશતી. એટલે તે રીતે ભક્તિમાં એક સહેજતા છે, એમાં કૃત્રિમતા નથી. જેવી રીતે જ્ઞાનમાં પણ સહેજતા છે, કૃત્રિમતા નથી. કાર્યમાં કૃત્રિમતા હોય શકે, કૃત્રિમતા એટલે ઈચ્છા ઈચ્છાથી જન્મે થયું. હું ઈચ્છા કરું કે આ કાર્ય મારે કરવું છે તો કાર્ય ઉત્પન્ન થાય, ન તો કાર્ય ઉત્પન્ન ન થાય. પણ જ્ઞાન વસ્તુતંત્ર છે, કર્મ ઈચ્છાતંત્ર છે, અને ભક્તિ એના વરના તંત્ર છે. એનો વરદાન હોય તો ભક્તિ પ્રકટ થાય છે. વરદાન ને મહાપ્રભુજી કહે છે અનુગ્રહ તંત્ર છે. પુષ્ટિ હોય તો ભક્તિ પ્રકટ થાય છે. તેથી મહાપ્રભુ કહે છે પુષ્ટિ ભક્તિ એટલે નાયમાત્મા પ્રવચને ને લભ્ય નમે ધયા ન બહુના શ્રુતેના યમે વૈશ વૃણુતે તે ન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે સુતનુ સ્વામ. આ કોઈ સાધનો થકી પરમાત્મા મળતો નથી, એ જયારે કૃપા કરે ત્યારે મળે છે. જેમ ત્યાં પૂછવામાં આવ્યું હતું કે સાહેબ કેસે મિલે, તમને કે જૈસે હમ તુમ મિલે. જો મારે તને મળવું હોય તો મોટી પંચાયત દ્વાર ઉપર રોકી દેશે બધા જ્ઞાનીઓ કે આ માર્ગ થી નથી આવ્યો, આ સારી રીતે નથી આવ્યો, સરખા સાધનો એને નથી કર્યા. પણ તને જો મને મળવા આવવું હોય તો કોઈ તને રોકી શકતો નથી, કોઈ દ્વારપાલ તને ટોકી શકતો નથી કે આને મળવા નહીં જાઓ. કેમ કે કોઈની સામર્થ્ય નથી કે તને ટોકી શકે, તને રોકી શકે. મને તારે મળવા જવું હોય તો 50-50 છે. મારે પોતાના જે મેરિટ્સ અને ડીમેરિટ્સ પણ હોઈ શકે, મારે ચાલવાના સામર્થ્ય અને અસામર્થ્ય પણ હોઈ શકે, ચાલવાની મારી સામર્થ્ય અસામર્થ્ય હોઈ શકે, માર્ગના જ્ઞાન અજ્ઞાનની મને ઉણપ હોઈ શકે મારામાં, પણ તારામાં કોઈ ઉણપ નથી. એટલે ત્યાંથી જે આવતી પુષ્ટિ છે એને કોઈ રોકી શકતો નથી. એમ કહેવાય ને કે વરસાદ પડે તો છપ્પટ કાઢીને પણ પડે, પણ આપણને જો નદી વહેવી વહેવી હોય તો કઈક તો પેલી પટબંધ જોઈએ. એનો પટબંધ ન હોય તો પાણી કેવી રીતે નદી રૂપે વહે? એટલે ભક્તિની જે સરિતા છે એનામાં લિમિટેશન છે. એ કોઈક દિશામાં વહે છે, એ કોઈક પાત્રમાં, બે પાત્રો બે પાત્રોની વચ્ચે વહેતી હોય છે સરિતા. પણ વરસવામાં કોઈ બંધ નથી. આકાશમાંથી જે વરસે છે તે સમુદ્રમાં એ વરસે જ્યાં પાણીની જરાય ઉણપ નથી, ખેતરમાં એ ન વરસે જ્યાં પાણીની પૂરી જરૂરત છે. એને કોઈ જાતનો પ્રતિબંધ નથી. નારમ આત્મા પ્રવચને ન લભ્ય ન મે ધયા ન ભવના શ્રુતે ન યમે વૈશ વૃણતે તે ન લભ્ય. જ્યાં વરસે છે ત્યાં વરસે છે, નથી વરસતું તો વહેતું નથી. વહેવું ભક્તિની સરિતાનો પ્રવાહ એના અનુગ્રહની વરસાદ ઉપર નિર્ભર કરે છે. અનુગ્રહની વરસાદ જ્યાં થઈ છે તેથી ભક્તિ નથી ઈચ્છાતંત્ર, ભક્તિ નથી વસ્તુતંત્ર, ભક્તિ કેવલ અનુગ્રહ તંત્ર છે. એ મહાપ્રભુનો સિદ્ધાંત. તેથી ભગવાન અહીંયા ગીતામાં કહે છે કે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે. એનામાં નિત્ય યોગ છે. નિત્ય યોગનો મતલબ શું? કે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી, એ ભક્તિ કરશે ખરો પણ નિત્યયુક્ત નહીં હોય. એ કોઈ જંકચર ઉપર જઈને ભગવાનને ગુડ બાય કહી દેશે કે મહારાજ હવે તમે મારું દુઃખ દૂર નથી કરી રહ્યા, ચલો બીજો કોઈ ઉપાય શોધવા જાઉં. મહારાજ કોઈ પંડિત મળી જાય ટેક્સીમાં તો તેને પૂછી લો. ઘણા દિવસ હનુમાન ચાલીસા કરે, સાંભળતા નથી તો શું કરું? એવું થઈ જાય. કેમ કે આર્ત છે. આર્ત છે એટલે પંડિતને શોધશે. આર્ત છે તેથી જન્માક્ષર જોડાવશે. પણ જે એક ભક્તિ છે એ કદી જન્માક્ષર નહીં જોડાવે. એને કદી એમ ચિંતા નહીં થાય કે એનું શું કરવું. કેમ કે એ એક ભક્તિ છે અને નિત્યયુક્ત છે. નિત્યયુક્ત એટલે એ ભક્તિ ભક્તિના માટે કરી રહ્યો છે. ભક્તિ એ મુક્તિના માટે નથી કરી રહ્યો. ભક્તિ એ વિષય ભોગના માટે નથી કરી રહ્યો. ભક્તિ ફોર ધ સેક ઓફ ભક્તિ એમ આપણે કહી શકીએ. લવ ફોર ધ સેક ઓફ લવ, એ જે સ્નેહ છે એ નિશ્ચલ સ્નેહ છે. નિશ્ચલ સ્નેહ એ ભક્તિની પહેલી શરત છે. જો નિશ્ચલ સ્નેહ નો ભાવ આપણને ન સમજી શકાતો હોય તો ભક્તિની વાત આપણે સમજી નહીં શકીએ. એટલે આર્તનો આર્તની ભક્તિ, જિજ્ઞાસુની ભક્તિ જે જ્ઞાન માર્ગી ભક્તિ કહેવાય, અને અર્થાર્થીની ભક્તિ જે લૌકિકી ભક્તિ કહેવાય. માં આપણે ત્યાંના શબ્દોમાં આપણે કહીએ તો જિજ્ઞાસુની ભક્તિ તે મર્યાદા ભક્તિ છે, અને આર્ત અને અર્થાર્થીની ભક્તિ તે પ્રાવાહિકી ભક્તિ છે. અને જે જ્ઞાનીની ભક્તિ જે જાણી લે છે કે મારે પરમાત્માને ભજવું છે, એ જાણ્યા પછી જેનામાં પ્રેમ પ્રકટ થાય છે એ જે છે ઈશત પ્રથમ મેવેતી. એ જાણ્યા પછી એ જાણવાની ખટપટમાં રચી પછી નથી જતો, જાણ્યા પછી જે માણવામાં પડી જાય છે. જાણ્યું એના પછી માણવામાં જેનો મન વ્યસ્ત થઈ જાય તે એક તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. પ્રિયો હિ જ્ઞાની નો અર્થો અહમ સચ મમ પ્રિય. એવા જે એક ભક્તિ એક ભક્તિ નો એક બીજો તાત્કાલિક એમ પણ છે, થોડાક દિવસો અગાઉ મેં એક પેપરમાં એક કથાને બહુ વિચિત્ર વાંચી હતી કે ગલ્ફ કન્ટ્રીઝ ના કોઈ એક શેખ એક દિવસે સાંજે ફરવા ગયા અને તેમને 18 વર્ષની કોઈક એક છોકરી સુંદર દેખાઈ. શેખને એ કન્યા બહુ પસંદ આવી તો શેખે એની સામે પ્રપોઝલ મૂક્યું, તમારે 45 રાણીઓ તો છે હરમમાં અને જો તમારે આવવું હોય તો હું બહુ પ્રસન્ન થઈશ. તો એની છોકરીએ કહ્યું કે દાદાજી આપની ગ્રેન્ડ ડોટર છો, એટલે જે એક ભક્તિ નથી કરતા તેઓની ગતિ આવી થતી હોય છે. એટલી બધી હરમમાં વાઈફ ભરી લે કે ઓળખે નહીં કે કેટલા દીકરા થયા કેટલી દીકરી થઈ, પછી ગ્રાન્ડ ડોટર ને જ કોઈ વખતે ઇન્વાઇટ કરે કે આવી જાઓ ત્યારે તમે પણ, અને એને કેવું પડે કે ના દાદાજી પુત્ર આપની ગ્રેન્ડ ડોટર છું. તો આઈ તો પ્રિયા તો જે લોકો એ તો ભક્તિ નથી કરતા, આજે એને ભજ્યું કાલે એને ભજ્યું પરમ દિવસે તેને ભજ્યું ગામને ભજ્યું જતે દિવસે કોઈક ના છે નજાને કોને ઇન્વાઇટ ના કરી બેસે ભજન કરવા માટે, એમાં એવી ભક્તિમાં પિયાસ્તોના હાઈટ સુધી પહોંચી જવાની સંભાવના પૂરીપૂરી રહેલી છે. તેથી ભગવાન કે છે તેશામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્યતે, જે સાચો છે એની એક ભક્તિ હોવી જોઈએ. પ્રશ્ન એ નથી કે તું કોને ભજે, જેને ભજે છે તેને એકને ભજ, જેને ભજે છે તેને એકને ભજશે તો તારા ગ્રેન્ડ ડોટર ને તું ઇન્વાઇટ નહીં કરે, અને નહીં તો કોઈ દિવસે આમંત્રણ આપી દેશે 45 બેગમ તો છે અને તમારે આવવું હોય તો તમે આવી જાઓ. તેશામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાની નો ત્યર્થો અહમ સચ મમ પ્રિય ઉદારા સર્વે એવૈતે જ્ઞાની સ્વાત્વૈવ મે મતમ આસ્થિતસ્તરી યુક્તાત્મા મામેવા નિત્તમાંગતિ. ભગવાન કે છે કે જો એક પાછી વાત તમારે સાવધાનીથી ભક્તિની બાબતમાં આ ભૂમિકા મારે એટલે બાંધવી પડે છે કે રાજવિદ્યા રાજગુહ્યમ માં ઘણું ગુણ તત્વ છે અને જે ગુણ તત્વને સમજવા માટે અમુક ભૂમિકા ભગવાને પોતે બાંધી છે, તે બાંધેલી ભૂમિકાને જો હું ન કહું તો એની રાજવિદ્યાની રાજવિદ્યા હોવું તમને નહીં ખ્યાલ આવે, એની ગુણતા તમને નહીં ખ્યાલ આવે. એટલે કયા કોન્ટેક્સ્ટમાં ભગવાન એને રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મમ સુસુકમ કર્તમવ્યમ કહી રહ્યા છે, એની થોડીક બેકગ્રાઉન્ડ થોડીક ભૂમિકા સમજાવવા માટે મારે આ ડાયગ્રેશન કરવું પડે છે. નહીં તો જરૂરત નથી, તમને લાગશે કે મહારાજ 9મા અધ્યાયનો ઘોષણા કરે ને ચાલે છે 8મા અધ્યાયમાં, એટલે ગાડી બહુ સ્લો છે. સ્ટેશન જે હોય તેનાથી તો આગળ વધશે, સ્ટેશન વગર ગાડી પાટા વિના તો જશે તો ભટકાશે, ક્યાંય અથડાશે, અથડાશે તો એમાં આનંદ નહીં આવે. સેફ્ટી નથી આપણી, તમારી નથી, મારી નથી, એટલે થોડુંક જે સ્ટેશનો છે તે મુજબ જઈ રહ્યો છું. જેવા સિગ્નલ ભગવાનને આપ્યા છે રૂકવાના અને વધવાના ગાડીને, તે સિગ્નલને અનુસરીને આપણે ગાડી દોડાવીએ સમજવાની તો આપણે સરખી ડિરેક્શનમાં પહોંચી શકશું. એક મોટો સિગ્નલ પ્રભુએ અહીંયા આપ્યો છે ભક્તિને સમજવા માટેનો, તેથી આ વિસ્તાર કર્યો છે, નહીં તો અનાવશ્યક વિસ્તાર થાત. પણ ઉદાહરણ સર્વ એવી રીતે જ્ઞાની સ્વાત્મૈવ મે મતમ, ભગવાન કે છે આજકાલ લોકો મોટા ભાગે નિંદા કરતા હોય છે ભક્તિની, એટલા માટે એક ભાઈ મને મળ્યા, તે કહેતા હતા મહારાજ તમે ભક્તિ ની વાત કરો છો પણ પુષ્ટિ માર્ગ ના લોકો દુકાનમાં તો એમને એમ જ જાય છે, કશું એમનામાં પરિવર્તન દેખાતો નથી, દુકાનમાં તો વ્યાજ લે જ છે, ધંધો બ્લેક માર્કેટ નો કરે જ છે, પછી પુષ્ટિ ભક્તિ નો મતલબ શું?